ના પાડો છો પૈ નહી તો પૈ છોડવાનો પડે છે. જગે ચડી ગયું બધું ખાધું. કાકડા સાહેબ કે છે તું મને ઓળખતો નથી, શું સમજુ છું તું? અરે સાહેબ આપ તો કોંગ્રેસ ના બહુ મોટા માણસ છો, પણ મારે તો ધંધો કરે છે ને કે છે, મારે ખોટ જાય કેમ પોહાય કે છે. અરે પણ હું ઓળખે ઓળખ ને તું નુકસાન મારા તે થશે તું જાણું છું, તાકે જે થવાનું થશે પણ હા બાર પૈસા આપવું રહેજો. એટલે મિયા છો તેઓ ખરે ખરો. એટલે સાહેબે જોયું કારણ દબડાવો કોઈ પડશે, દબડાવાનો રસ્તો ના રહ્યો તો એમને પૈસા ફેંક્યા, એમને ફેંકી છે જાણ છે ગભરાઈ ગભરાઈ જશે નહીં લે. એટલે ફેંક્યા પણ પેલા તો બેસીને ગણી લીધા અમે, કારણ કે મિયા ભાઈ ને જાય ને આપડે હિન્દુ ને માઉસા હારી ને. એટલે ગણી લીધા અને પછી ઉભો થઈને ચાલવા જતો હતો ને, એટલે સાહેબે સમજી ગયા હું આ નફટ નીકળ્યો. એટલે સાહેબ કે છે એ સરિયા ઉભો રે કે છે, સરિયા બધા એને એવું બોલે હા, કારણ કે એના ગજવા પૈસા આવી ગયા શું કે હેઠળ હું કકડાટ કરતું, મારે પૈસા હાથે કામ હતું મારા થઈ ગયા કે. એટલે સરિયો કે સાહેબ ક્યાં હુકમ હે, ત્યાં કે હું તને જોઈ લઈશ. સાહેબ મેં બી દેખલું ગા કે લે હું આવેલો પૂરા પૈસા લઈ ગયો પછી વેર વધારી તને સમજ પડી ને. એટલે આપડે વેર બંધેલું છોડી નાખવું. શું કહ્યું? આ કલયુગ માં વેર થી બંધાયેલા છીએ અને સતયુગ માં પ્રેમ થી બંધાયા હતા. શું થયું? અત્યારે પ્રેમ નથી એટલે વેર થી જ બંધાય છે માણસ, જોન તો વેર જ બંધાય છે, વેર કર કર કર્યા કર. સમજ ને એમાં શું મજા. એટલે આ ફાઇલ આ ચોથા નંબર ને આજ્ઞા સમજવા જેવી છે. સમજ ભાઈ સંભાવ નિકાલ કરવો આવશે ને કે નહી? ચાર આજ્ઞામાં કઈ અઘરી છે કોઈ? તો તમને લાગે છે અઘરી નથી ને? તને લાગે છે અઘરી? આઈ મીન તમને અઘરી લાગે? આ પાંચમી આજ્ઞા આપું છું. અત્યાર સુધી તો બેંક માં જીતુનું ખાતું છે કે સિદ્ધાર્થ નું? જીતેન્દ્ર નું ખાતું સિદ્ધાર્થ માં ખાતા અમારા બેંક માં છે. જીતેન્દ્ર નું સિદ્ધાર્થ ના નંબર નહી? તારા નંબર કશું નહી? તારા છોકરા કોના નંબર છે? એ જીતેન્દ્ર ના તારા નંબર કશું નહી? અને ફ્લેટ રહેવાનું તે એ જીતેન્દ્ર નહી? લે તારા આ તારા નંબર તો કશું નથી, આપડે સિદ્ધાર્થ માં ચોપડો રાખવાનો. કેવું? આ તો આપડે વ્યવસ્થિત જે થાય છે એ કરું. સમજ ભાઈ ને અહીંથી નાના વિકારે નઈ નામ નો આપડે નાના વિકારી એટલે જપતી બધું તું બધું નામ પર ની વસ્તુ. એટલે આપડે સુધાર્થમાં ચોપડે કઈક સુધાર્થમાં ચોપડે લખવાનું શું આઈટમ કઈક જેટલી તમે આજ્ઞા પાડશો એટલું લખાઈ જશે, જમ્યા થઈ જશે. શું? જેટલી તમે આજ્ઞા પાડશો એટલું લખાઈ જશે. સમજ ભાઈ ને? અને બીજું એ કે દાદા જયારે આવતા દર્શન કરવા આવું. સમજ ભાઈ ને? અને ખાસ અમે ધ્યાન રાખવું જોઈએ તમારે. શું? ત્રીજું એ કે પુસ્તકો તમારે મંગાવીને અને વાત વાત કરવા, વારે ઘડીએ વાત વાત કરો તો એનો અર્થ પાકો સમજાતો આવશે. સમજ ને? કારણ કે અવિરોધાભાસ છે, સિદ્ધાંતિક ભાષા થયા. ચોથું એ કે કાયમ છે તે દર મહિને છે તે ફ્રેશ ફ્રેશ એ નીકળે છે પેલું માસિક, તેમાં ફ્રેશ વાણી નીકળે તે ફ્રેશ તમારે રોજ મહિને મહિને મળે. એટલે આ ચાર વસ્તુ થી તમારું સુધાર્થમાં ચોપડો પૂરો થશે. સત્સંગ કરવો, આ બે જણ ભેગા થઈને વાતચીત કરી સત્સંગ કરવો, પુસ્તક લઈને વાંચવું ભેગા થઈને. સમજ ભાઈ ને? હવે આ પાંચ આજ્ઞા તમને આપી સંભાળવાની કાલ કરવાની. અરે પાંચમી આજ્ઞા શું? સુધાર્થમાં ચોપડો. અમુક છે કોઈ અઘરી આવે કહો. ચાલો હવે તને રાજેન્દ્ર ફાયું બધું? હવે તું ખરેખર જીતેન્દ્ર છું કે ખરેખર સિદ્ધાર્થમાં છું? હા પેલો શું કેતો? ખરેખર જીતેન્દ્ર એવું નથી કેતો મને? આપડે વાતચીત તો થઈ તાર જીતેન્દ્ર થયું કેતો? તમે એમ કેતો મનુભીત છું મનુભીત છું, એ અહંકાર હતો, એ જ અહંકાર હતો. સમજ ને? એ અહંકાર કોણ? ખરેખર તમે શું છો એ જો જાણી એમનામાં અહંકાર ગયો. સમજ ને? હા તો જીતેન્દ્ર તો નામ છે દેહનું, તે તમને કબૂલ છે કે કોઈ પૂછે જીતેન્દ્ર તમે તો ખા. સમજો ને? પણ ખરેખર તો હું જીતેન્દ્ર જ છું એ અહંકાર હતો. ત્યારે અહંકાર ગોન અને મમતા પણ અહંકાર જોવા જાય તો મમતા જતી રહે. એટલે હું હતું તે અહી બેઠેલું હતું, એ હું શુદ્ધાત્મા બેસી ગયું અને ત્યાં મમતા ત્યાં બેસી ગઈ. સમજો ને? એટલે આજે અહંકાર મમતા ગયા અને પોતાનું સ્વરૂપ ને ગ્રહણ થઈ ગયું, અરે અહંકાર મમતા તો ત્યાગ થઈ ગયો. ગ્રહણ ત્યાગ નો કડાક ઉઠો રહ્યો નહીં. તમારે કઈ ત્યાગ કરવા રહ્યું નહીં. સમજો ને? સિગરેટ પીતા હોય તો તમારે છોડવાની એ નહીં કરવાની પ્રયત્ન. શું ના પીતા હોય તો ગ્રહણ કરવાનું નહીં કરવાનું. પીતા હોય ત્યારે સારી છે વસ્તુ ક્યારે ના બોલવું જોઈએ, ખરાબ છે. સમજવે ને? એની મેરેજ શું નીકળી જશે, એની મેરેજ એની મેરેજ ખરી પડશે. સમજવે ને? તમને જયારે કોઈ પૂછે કે તમે સિગરેટ પીવો છો, દાદા ત્યાં જાવ, દાદાનું જ્ઞાન લીધેલું છે ને, તક ભાઈ તો એ તો કહ્યા ચિત્ર નબળી છે, હું પહેલે જ જોણ કહે. શું કહેવાનું? હા, એ નબળી પહેલે જ જાણ કહે. શું એ નબળી બોલો એટલે એ જતી રહેશે તાર તરફ. અને આપણા લોકો તો શું કરે, સાધુ સંન્યાસી હોય. અરે મહારાજ, આટલું બધું ત્યાગી થઈને ચૂંટણી ઊંઘો છો? ચીકણી નો કઈ વાંધો નઈ, એટલે ચીકણી ભાઈ વાપરે. હા, જો ધણી મૂળખ મળ્યો છે ને પોલીસ, આપડે અહીંયા આગળ 85 વર્ષે ઉચકે છે. ધણી આવો ભાંડો મળે તો આમ કામ કરે. પણ આપડે કહે ત્યાં તો નબળી છે અમારા, એટલે ત્યાંથી સમજી છે કે હવે અહીંથી ખાલી કરવાનું થયું. આ ખબર ને? સમજાય ને તને? એટલે 25 માણસ રૂબરૂ કોઈ પૂછે, દાદા ને તો જાઉં છો ને સિગરેટ પીવો છો, કે ભાઈ જીતુ પેલેથી આ નબળી છે જ, કહે જતી રહેશે. કહે શું કહ્યું? પણ અમારે અમારો વાંધો નહીં એવું ના બોલાય. કેમ બોલાય? એવું શું કહ્યું? પડી સમજે ને? પછી ખરી પડશે, ખોટું છે ખરી પડ્યા વગર રહેશે નહીં. જો એને નવું આપવા આવક નહીં હોય અને જૂનું જાવે કે છે તો ખરાશ થઈ જશે. શું થઈ જશે? હવે તમને કર્મ જ બંધા છે નહીં કાલથી. હવે જે કર્મ છે ને તે ડિસ્ચાર્જ કરવું રહેશે. ચાર્જ નહીં થાય. શું નહીં થાય? હવે ચાર્જ થશે તે અમારી આજ્ઞા આપીએ છીએ ને તેના પૂરતા બે એક બે અવતાર ન થશે. બાકી કર્મ જ નહીં ચાલશે. તારે ચાર્જ કરાવું જોઈએ છે. આ ડિસ્ચાર્જ એકલા રહેશે હવે. શું? અને તે છે તો અમારે તો ભસ્મીભૂત થઈ ગયો. અમારા ખરા કર્મ તો ડિસ્ચાર્જ નો કર્મ 3 રૂપિયા હતો. એક પાણી રૂપે હતું, એક વરાળ રૂપે હતા અને એક બરફ રૂપે હતા. તે વરાળ વાળા રૂપે હતા તે બધા નાશ થઈ ગયા. પાણી રૂપે હતા તે નાશ થઈ ગયા. બરફ રૂપે રહ્યો એટલા તો ભગવે છૂટકો. શું કહ્યું? જ્ઞાનાગ્નિ થી નાશ થાય. કૃષ્ણ ભગવાને કહ્યું છે જ્ઞાની પુરુષ સામટો ગોટો વાળી નાશ કરી નાખે. શું કહ્યું? ગીતામાં કહ્યું છે, વાંચ્યું છે. હવે શું રહ્યું? હવે ઇન્ટરિમ ગવર્નમેન્ટ આજે થઈ. હા, હવે આ તમે ભૌતિક જે પહેલા મુઠાત્મા દશા હતી, બહિર્મુખી દશા. કેવી કહેવાય? બહિર્મુખી દશા હતી, આજે અંતર્મુખી થઈ ગઈ. શું થયું? બહિર્મુખી એટલે બહાર ભૌતિક માં સુખ છે એવું માનેલું, તે આ બિલીફ છૂટી ગઈ. છૂટી ગઈ ને? અને અંદર સુખ છે એવું આપણને બિલીફ ઉભી થઈ. એટલે અંતર્મુખી થયા. એટલે આજે તમે અંતરાત્મા થયા. શું થયા? પ્રતિમાં શુદ્ધાત્મા. પ્રતિમાં ખરેખર શુદ્ધાત્મા થયા પ્રતિમાં. અને આમ દશા અંતરાત્માની છે. કેમ અંતરાત્મા ની દશા? કે જ્યાં સુધી ફાઇલો છે ત્યાં સુધી અંતરાત્મા દશા. ફાઇલો નિકાલ કરવો, ફાઇલ આવે ફાઇલો નિકાલ કરવો. ફાઇલ ના હોય શુદ્ધાત્મા નું ધ્યાન કરવાનું. સમજ પડે ને? એટલે આ ઇન્ટીમ ગવર્મેન્ટ અંતરાત્મા દશા. ફાઇલો ત્યાં સુધી અને ફાઇલ પૂરી થઈ જશે એટલે ફૂલ ગવર્મેન્ટ. સમજ પડે ને? આ ફાઇલ લીધે રહ્યું છે આટલું. આ ફાઇલ નો નિકાલ થઈ જશે ને? થશે. થવા માટે જ આવ્યું છે બધું. સમજાયું ને તમને? આમ હવે સમજાય બરોબર? પંકજ બધું સમજાયું. હવે નિષ્પક્ષતા હતી. હવે આપડે પક્ષપાત ના રહ્યો કે અમે વૈષ્ણવ છે કે અમે જૈન છે કે અમે શિવ ધર્મી છે કે એવું. કારણ કે બધા દેહાધ્યાસ ધર્મ છે. કેવો છે? દેહાધ્યાસ. અને આ તો આત્મા ધર્મ છે. એટલે મુસલમાન માં આત્મા દેખાય છે કે ના દેખાય? ગાય ભેંસ એમ દેખાય. એટલે હા, તે આપડે આત્મા ધર્મ છે. આપડે પક્ષપાત ના રહ્યો. આ બધા ધર્મો ના મંત્રો બંત્રો બધું બોલાય આપણાથી, સમજે ને? આપડે એક ધર્મ ના પક્ષપાત ના રહ્યું, આપડે આત્મધર્મી થયા, મોક્ષ માં જવું છે આપણે, આત્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું. હવે શું રહ્યું? હવે લીધી દેશનું. હા, હવે બીજું એક રહ્યું કે ભગવાને કહ્યું હતું કે આ જો જ્ઞાન મળે, આથી 2000-3000 વર્ષ પર કહ્યું આવું જ્ઞાન મળે તો જ્ઞાની ની પાસે જ પડી રહેજો. કે છે શું કહ્યું? ઘેર જવો જયા જ પાડતો કલાક પડી રહેવાનું તો રાખજે. કે હવે એવું કીધું એ જમાનામાં પડી રહેતા તું, અત્યારે આ કોમ્પ્લેક્સ જમાનામાં હું તમને કઉ પડી રહો તો તમારી ફાઇલો બહુ હું કરવા આવે કઈ કે ના આવે? ફાઇલો આવે ને, એટલે હું શું કઉ ફાઇલો નિકાલ કરે કરવા. પણ આ જે પડી રહેવાથી અહીં જોડે પડી રહેવા શું થાય કે રાત દાડો નિધિ ધ્યાસન થાય, જ્ઞાની નું મુખારવિંદ જોવાથી, એ વાતાવરણમાં રહેવાથી વાતાવરણ ની કેટલી અસર થાય, સમજ પડે ને? હવે એ બધું તમને પ્રાપ્ત થાય એવું નથી અત્યારે સંજોગ તમારે એવા છે, એટલે એના બદલે તમને સબસ્ટિટ્યુટ આપું બીજું કે તમે કરજો, અવશ્ય કરજો. હા, રાત્રે સુઈ જ જાઓ 9-10-11 ગમે તે ટાઈમે, પણ વાંચો મીટીને આ દાદા નું નિધિ ધ્યાસન રહેવું જોઈએ. જેનું નિધિ ધ્યાસન કરીએ તેની સાક્ષાત શક્તિ આપણને પ્રાપ્ત થાય, ઓછી મહેનત આપણને પ્રાપ્ત જ થઈ જાય શક્તિઓ, સમજ ને? એટલે આ દાદાનું એમને મેં લોકો નક્કી કરે ને, ઠંડક માટે નહીં કરતા, ઠંડક માટે આમ ધ્યાનમાં લેતા ને, એ રીતે આવે આમ રાતે ધ્યાનમાં લેવાના અને હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા કોને બોલવાનું, તે કોઈને અડચણ ના થાય એવું જ આપણે કોણ સાંભળે એટલું જ. એમ કરતા કરતા ઊંઘી જવાનું, એટલે બોલતા બોલતા એટલે જાગતા જ ઊંઘી જવાનું. કેવું? આમ બોલતા બોલતા આપણે મેં ગોઠવણી કરીને ઊંઘી જઈએ તો એને ઊંઘાઈ જશે 2 મિનિટમાં 5 મિનિટમાં 10 મિનિટમાં, સમજે ને? અને કલાક થાય તો કલાક સુધી બોલજો, પણ 10 મિનિટમાં થાય તો ઊંઘી જજો, 5 મિનિટ થાય તો ઊંઘી જજો, સમજ પડે ને? જાગતા ઊંઘી જવાનું ફક્ત, એટલે તમે ઊંઘ્યા નથી, એની મેં જાગતા ઊંઘ આવી ગઈ તો પેલું આખી રાત રહેશે પેલું અંદર જાગૃતિ, તમારી પાણી પડ્યા કરશે, સવાર માં બોધ બીજ ઉગી નીકળશે, તમે સમજો ને? એટલે આજ રાતે આ પ્રયોગ કરીને સુઈ જજો. તો આ ખાસ અવશ્ય કરવાનું આ છે રાત્રે, એ ભૂલ ના થાય, સમજો ને? આજ્ઞા તો કાલે પાસે તો એ ચાલશે, અત્યારે નહીં પાડો થાય, સમજો ને? પણ આ અવશ્ય કરવાનું રાતને આ ધ્યાન એ કરીને સુઈ જજો. હવે બુદ્ધિ નો ડખો કરશે. હવે ધ્યાન કરવા માટે બુદ્ધિ છે તે બરોબર દેખવા ના દે, ડખો કર્યા કરે. એટલે આપણે શું કરવાનું? બુદ્ધિ ને એક માણસ ને શિખંડ બનાવો તો તે મન દૂધ લાવ્યો, ત્યારે દહી બનાવો તો ફાવતું નતું બરોબર સારું, એટલે ભૈયા ને ઓળખાણ વાળા બોલી લાવ્યો, ભૈયા ને દૂધ ગરમ કરી અને આટલું દહી નાખ્યા લ્યું અને પછી હલાઈને કે છે મૂકી દે, આવે આ દહી સવાર માં તો અફલા બાજેલો છે મોટો મોટો, સમજ પડે ને? પેલો અક્કલ લાવ્યો હતો, પેલો કે અરે પણ એમને એમ થતો હશે મને, મારે શું કરવાનું એ કે ને, અક્કલ વાળો હતો ને એટલે એના મને એમ થયું કે એમને એમ તો થાય તક ના, તારે કશું કરવાનું, તું ઘસઘસા ઊંઘી જા. પણ પેલો અક્કલ વાળો હતો તે રાતે 1 વાગે ઉઠ્યો, તે જોવા ગયો કે કઈ થવું તો જોઈએ કે ના થયું, તે જોવા ગયા આગળ ગાલી હું, એટલે અહી હવા દહી નો ડખો થઈ ગયો બધો, સહલા ના બાજે, તને સમજ ને? એટલે આ બુદ્ધિ આવું કરે તો બુદ્ધિ ને આજની રાતે એમ કેજો કે કાલે બપોરે 12 વાગે જમવા આવજે, આજની રાત તું રજા લઈ લે, કઈ શું કહ્યું એવું કેજો, એટલે કરશે એ પ્રમાણે, સમજ પડે ને? એટલું કેજો ને ફક્ત, એટલું કેજો એટલે મેરેજ થઈ જશે, સમજ પડે ને?